ચાર ડિગ્રી ઓછા. પાણી પાણી પીવે ચાલો. આજે નવરા છે ભગવાન નિષ્પક્ષપાતી વાણી બોલે રાખો. મહાવીર નિષ્પક્ષપાતી બોલ્યા પછી નિષ્પક્ષપાતી ઉત્પન્ન થતું નથી એટલે જગત મોક્ષ ને પામે નહીં. નિષ્પક્ષપાતી હોય ભગવાન પક્ષપાતી છે કે નિષ્પક્ષપાતી છે? જયારે મત ની જાળ માંથી નીકળ્યો, મત ની જાળ માંથી નીકળે તો મોક્ષ થાય. આ બધી જાળો છે બધી, જો કે ખોટી નથી કે સંરક્ષણ માટે છે, પણ અનંત અવતાર થી જાળો માં જ પડી રહેવું અને એવી અભિનિવેશ થવું એ તો બહુ ખોટું કહેવાય ને. તો જાળમાં નીકળવા પહેલે કરો, પણ જ્ઞાની નથી હોતા તે જ નીકળે. જ્ઞાની મળે તો નીકળે. રતિલાલ ભાઈ શું એટલું જ છે ને તમે? તો 3 લાખ નો વકરો હતો, બિલકુલ ઠંડુ થઈ ગયું, કલાક થઈ ગયું છે. ત્યારબાદ તારે આત્માનું કામ કરી દો, ઠંડુ થાય ત્યારે આત્માનું વિટામિન હોય છે, અને ગરમ થાય ત્યારે દેહ નું વિટામિન. એટલે બંને વિટામિન તો લેવા જ પડશે ને, ત્યાં ઠંડુ ચાલશે તો આ કરીએ. શું તેજી હતા તેનું કરવાનું હોય, પેલું છોડે જ નહીં આપણને. તેજી હતા તેજી હોય ત્યારે એવું રે કે દાદા આવ્યા છે, છો ને આવ્યા, કાલે જઈશું. તેજી નો ગુણ જ એવો છે. એટલે આપડે હજી દુકાનો સ્વભાવ આવે છે ત્યારે આપણે છેતરે, એના કરતા આપડે આ ઠંડુ ચાલે છે કે આત્મા નું વિટામિન લઈ લો આપડે. પછી પાછું તેજી તો આપવાની, તેજી નું મંદિર ચાલ્યા જ કરવાની. એવું નહીં કે કાયમ આવે મંદિર આવશે, એવું નહીં. માટે આપણે આપણું કામ કરી લેવું છે. મંદિર આવે ત્યારે મંદિર છે, જરા તમારે મંદિર છે તો એવું એવા કોઈ સંજોગોમાં કેટલીક એવી પણ બાબત બને કે જે પોતાના ખ્યાલમાં ના હોય, અને છતાં પેલા એમાં આવેશ માં આપણે બોલી દે તો એનો દોષ ખરો આમાં પણ? બેધાનપણા માં બોલે તો હિંસક ભાવ કરે, બેધાનપણા માં એ પોતાને એને પોતાનો પણ ખ્યાલ ના હોય. અહંકાર થયો, લોકો વિશ્વાસ રાખીને બોલે છે, લોકો સાંભળનારા વિશ્વાસ રાખે છે, સાંભળે છે, વિશ્વાસ રાખીને, વિશ્વાસ રાખીને સાંભળે છે. મારા ને કયા પ્રમાણે ચાલે ને, ફળ ઊંધું મળે. એટલે પેલા મહાસચિવ માં શું કહ્યું હતું, કસાય સહિત પ્રરૂપ ના કરો છો, નરકે જશો. બહુ મોટા માણસું માથું, એટલે કે મારા દાદા ને દર્શન કરવા જ કે છે. કરો જે કે આમ કરો ને તેમ કરો, આમ કરો ને તેમ કરો, નાક છોડી દો ને આમ છોડી દો ને આમ કરો ને તેમ કરો. આ માડે છે દરિયા મંદા છે, પણ એ ભાઈ તો નહીં લોહી લોહી ઉડી ગયું નહીં. હા એ પ્રખર પ્રખર માણસથી દમયંતી તો બહુ પ્રખર કરે, કઈ બહુ પણ કહેતા ને હાથે લોહી બોલું બધું ઉડી ગયું. પ્રસાદ સહિત પ્રભુમાં તો નરકે જવા નહીં, શું થશે મારું કે ના બોલાય ગયું, માથે રાખવું પડ્યું. મારી તો મતે વધતા નથી, મારી ને માનવ સર આપણું, મારી મતે વધતા નથી. જ્ઞાની કોઈ મતે રાખીને બોલે છે, સિદ્ધાત્મા નું લક્ષ લક્ષ વધુ છે. દર સંકેત નથી પોતાની વસ્તુ છે. જીત તારે રે તમે આત્મા શું લે રે, જીત તારે રે મોટી રસ ધરે. એ કયા પેલા પેલા રસ ની બહાર ની વસ્તુ છે, ઠંડક રે બધા. એવરીવેર એપ્લિકેબલ હોય છે, એવરીવેર એપ્લિકેબલ. જાગૃતિ એટલી ઉત્પન્ન થઈ શું થાય મુશ્કેલી પૂર્વ ના જેવા ઋણ અનુબંધ હોય તો એ શું કરે? એવું બરોબર છે, એનો નિકાલ કરવો છે, એને સમજાવવું જોઈએ ને. તમારા મારું એ કેવું છે કે મન વચન કાયા ત્રણેય એના વશ માં વધતા હોય અને તેમ છતાં પણ સંજોગ ઉભો છે. હું એ જ કઉ છું ત્યાંથી માણસ છોકરો જાગૃતિ એટલી બધી ઉત્પન્ન થઈ શકે છે. એટલે તમે કહે છે દીપક ના બાપ થયો આવે છોકરા વ્યવહાર સારો રાખજો તો પછી ઘેર જાય ભૂલી જાય. આજે દોષ નથી, હું ગમે તેટલો વ્યવહાર ઊંચો રાખવા માંગતો હોય પણ મારા ઘરના જ બધા મારી જોડે એવી રીતે રાખે એટલે વ્યવહારિક ભૂલ થતી હોય એવું લાગે છે. વાણી ની એમ જ એની હાજરી માં હાજરી થી જેવું પ્રતાપી પુરુષ કહેવાય છે ને એને એનો રસ્તો એક જ છે. એ જો કદી એને ગાડી કરવાનો સંબંધ જ ના હોય એનો વ્યવસ્થિત દીકરા પાડે વાપી દે તો એને મુશ્કેલ નહીં આવે. મુખ્ય એક તો વસ્તુ છે કે એને પોતાનો દ્રઢ નિશ્ચય છે અને પછી ના સંજોગ તો પછી આવે તારે એ પદ તો ગમે તે એ પદ ઉપર બેઠો ને મારો વ્યવહાર જોઈને તૈયાર થઈ જાય તો મારો વ્યવહાર જોઈ ને જોઈને તૈયાર થવાનું. એનો તમારા વ્યવહાર તરફ એમ લક્ષ ના હોય ને, તમારી જાગૃતિ તરફ એમ લક્ષ હોય, નિશ્ચય તરફ લક્ષ હોય એમ ના હવે એનો વ્યવહાર તરફ લક્ષ રાખવાનું. તમારો જાગ હતા ઉઠી નિશ્ચય તરફ રાખી હા વ્યવહાર તરફ કેમ લોકો કેવી રીતે વાત કરું શું કરી દઉં કેવી રીતે પણ બહુ કાચો ના તો નિકાલ કરવાની બાકી વાત ને વાવું કેવાની શું કહ્યું એના અવતાર બગડે ને વહુ નો અવતાર બગડે બાકી ધણી વહુ ને બાકી વહુ નો અવતાર બગડે ના બગડે આપણા ઘરે છે ને એક બેન આવેલા, એટલો બધો અહિંસક હોય એ મોટા મોટા વાઘ પણ શરમાઈ જાય. કારણ કે અહિંસા નો પ્રતાપ, અહિંસા નો પ્રતાપ, હિંસા નો પ્રતાપ તો આપડે જોયો ને, આ બધા ભૂતો ભૂતો નો પ્રતાપ જોયો, હિંસા નો પ્રતાપ તો આપડે જોયો ને, ભીતો ને બધા, હિટલર વિટલર બધા પ્રતાપ જોયા ને, બધા વિનાશ નોતરેલો, હિંસા એ વિનાશી તત્વ છે અને અહિંસા અવિનાશ છે. જ્ઞાની એટલા માટે બેઠા છે, એને ઊંઘ ના આવતી હોય તેને ઊંઘ આવે એટલા માટે બેઠા છે, એને જીતાડી મોકલીએ એટલે ઊંઘ આવે. અને અમે કહીએ ખરે કે અમારે આવ્યા તા રાખી છે, કપડા આબરું ના રે ને, જેને કપડા કાઢી નાખે ને આબરું રે, આબરું કઈ કપડા કાઢી નાખે છે એ થાય, આપણું જતી રહેશે જયારે આપણું જવાનું થાય ને ફાટ્યું હોય ને તો સ્થિર સ્થિર કરે, આપણું જતી જરા વચનબળ બહુ ભારે હોય છે, બ્રહ્મનિષ્ઠો નું વચનબળ બહુ ભારે હોય છે, સાંભળી ને શુદ્ધાત્મા સાંભળે એ તો આવે જાય મહેમાન કેવાય, ગેસ્ટ કેવાય, દરેક સુખ આયાત કરે એવું કઈ એવું હોય તો પછી સુખ થી સુખ લોકો ને સમજણ ના પડે, દુઃખ છે સુખ ગમે, રોજ લગ્ન હોય તો ફાવે ખરું, રોજ લગ્ન માં જમવાનું હોય તો કંટાળો ના આવે, પછી ખીચડી ખાવા જતા રહે ને મારા પેલા, મારી બી ખીચડી ખાવા જતા રહે, સુખ સુખ ને લઈને સુખ સારું લાગે છે, દુઃખ ના હોય ને દુઃખ સારું લાગે, તમે આજે અવર કહો કે આ સાચી વાત નથી, આ દુઃખ નું કલ્પિત છે, કલ્પિત છે, ઘડિયાળ લીધે સુખ આવે થોડું થોડું વહેલો રાખે પડી જાય ને, સંયમ દેખાય નઈ, કોટ ટોપી પહેરે, બૂટ પહેરે, મોજા પહેરે, આ કઈ સંયમ નો નિશાની કહેવાય? કોણ કે નિશાની? આ વાણી કોણ બોલે? જાણ તમે બીજામાં જાગૃત કરીને બધે કામ કરી રહ્યો છો, કેવી રીતે આત્મા જાગૃત થઈ ગયો? બધે કામ કરે ઇન્દ્રિયનો કે ઇન્દ્રિયનો સંતોષ થશે અગરબત્તી આપણી ઇન્દ્રિયને સંતોષ આપે અને આ એના કરતા કઠણ બહુ કઠણ કસાય ને સંતોષે મન ને મન બુદ્ધિ એટલે આ તો ખરાબ એ કરતા કરતો નહીં હા મનનું ધાર્યું હોય કે આ કાર્ય કરવું છે સફળ થાય, પણ એ થતું ના હોય છતાં એ મહી જે વિલ પાવર હોય કે આ કાર્ય સફળ થશે તો એ બરાબર છે એમ. એના પરથી આપડે ભવિષ્ય બાકી દેખીએ આ કામ થશે આ કામ નહીં થાય ના થાય ત્યાં બધા દાદા એ શું કહ્યું એક કલાકમાં ભૂલાશે નહીં દાદા એ શું કહ્યું કે તમે માજી બહુ સીવી છે ને તમે સીવી છે સીવું પડે હિન્દુસ્તાન ના લોકો ને સીવું પડે ફોરેન ના લોકો તો ડાયવોર્સ લઈ શકે ના ફાવી એટલે ગરીબ પછી રિલિયમ અંદેરી આપડે ના નિત્ય ક્રમ કરતા જીવ હિંસા થાય તો તેનું પાપ લાગે? નિત્ય ક્રમ કઈ પણ તેનું પાપ લાગે? આપડે ઈચ્છા કરે તો અમારે પાપ લાગે ના લાગે? ના લાગે લાગે પછી આપડે જેની ઈચ્છા કરી દરેક ને પોતાનો સંસાર છે. શું છે? નાનું જીવન પોતાનો સંસાર લઈને એને બધું મધર ફાધર બધું હોય એમને બધું નિશ્ચય કર્મો બધા બંધ કરી દેવા પડે. નિશ્ચય પછી હિંસા કેવી રીતના અટકે? હિંસા થાય છે એની ઉપર આપડે ઉપાય લેવાનો. હિંસા થાય અજાણ થી થાય છે કે જાણીને કરો છો? હિંસા કરીએ છીએ, હિંસા કરીએ છીએ ને જાણતા અજાણતા. હા, પણ જાણી જેમ કરો છો અજાણી જાણે શા માટે કરો છો? મકાન કરે મકાન ને તમે જાગો છો એટલે નાખી જાય છે ખરો? ભય લાગે ખરો તમારે? જે જીવ ને આપણાથી ત્રાસ સુધે છે, ત્રાસ સુધે છે, ભય તરફડે છે એને મરાય નહીં. આપડે ચાલીએ છીએ ને સુખ્ય જીવો મરી જાય છે. આંખે ના દેખાય એવા સુખ્ય જીવો છે, પગ નીચે આવી જાય. હે પ્રભુ, આ મન વચન કાયા થી આ જગત ના કોઈ પણ જીવ ને ચિંતિત માત્ર પણ દુઃખ ન હો ન હો નક્કી કરી પછી પછી અજાણે વટાયું છે તેના જવાબદાર તમે નહીં થાવ. તમે નક્કી કર્યા વગર નીકળો એટલે જવાબદારી કોઈ તમારા માથે જાય. પંખો ચાલુ રહ્યો હોય ને તમે બહાર નીકળો ભૂલી ગયા બંધ કરવા તો આખી રાત ચાલ્યા કરે. એવું છે, આપણે એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. તમે લેતા નથી શું એડજસ્ટમેન્ટ? એડજસ્ટમેન્ટ તો કરવું જ પડે. લાઈફ ઇટસેલ્ફ ઇઝ એન એડજસ્ટમેન્ટ. આવી જાતની સમાધિ જે વ્યવહારમાં આવી જાય છે, માનસિક નિર્ભરતા ની જે આવે છે, સૂર્યનારાયણ ની ગેરહાજરી જમાય તો શરીર ઉપર પાચન ક્રિયામાં બધામાં મંદતા આવી જાય. જૈન ધર્મ માં એનું બહુ મહત્વ આપ્યું છે. એટલી જાગૃતિ કાઢી ના કરે રાત્રે અંધારું થાય છે. સુકાંતિ કેવાય શુદ્ધ વ્યવહાર પોતાને ઘેર જાય. ક્યાં બેસે તમે ભાખરી મૂકી લીધે ની ભાખરી પર બેસે જીવો એ ભાખરી ના રંગ ના દેખાય. તમને કેવી રીતે ખબર પડે કે આ જીવો બેઠા? રાત્રે પડે છે કે જીવો ઘર માં બેસી જાય. સાયન્ટિફિક વસ્તુ છે. આ જમાના બીજો શબ્દ પાપ લાગે ખરું રાત્રિ ભોજન પાપ લાગે ખરું વ્યવહાર ના હોય તો લોક ને લાભ ના રહે પાપ નો તો જવાબ નથી એટલો બધો કે જૈન તમે પાપડા માટે નથી કર્યું તમારા શારીરિક તંદુરસ્તીને નુકસાન કરનારી વસ્તુ તે માટે કરી પાપ તો આ જગત માં મેરું પાપ જ છે લોકોને લાભ ના થાય એવી જાગૃતિ પાપ નો વિવેક જોઈએ ક્યાં પાપ થાય અને ક્યાં ન થાય જે જીવો આપણાથી ત્રાસ પામે છે ત્યાં આગળ પાપ ના થયું અને જે જીવો આપણે આંખે દેખાતા નથી ત્રાસ પામતા નથી દેખાતા ત્યાં સુધી ત્યાં તમને જવાબદારી મળતો નથી તો તમારા શરીર ને નુકસાન કરે એટલા માટે જે થાય લખેલું છે ભાવ જે થાય જાણું છું ખરો વાસ તો મારવી જોઈએ ને આ ગુલાબ આવે તો વાસ તો મારવી જ જોઈએ ને બધા ધર્મ વાળા તમે નિત્યક્રમ કરો છો ને એ ફરજિયાત જ છે અહીંથી માણસ જન્મ્યો જન્મ્યો તેથી છેલ્લે સ્ટેશન પર છેલ્લું સ્ટેશન કયું હોય છે પરિણામ કેમ ના પામે નનામી કરે છે નનામી નથી કરતા લોકોને લાભ ના થાય છે એના નામ પડેલું છે કોઈ પણ શબ્દ છે જ બધું અને અમે તો અનુભવ થી જોઈએ જાણીએ છીએ છે બેઠા પછી ઘરા વિચાર આવે છે તો મન બસ ક્યારે થાય દાદરો ઉતરે પછી ભૂલાઈ જવાય છે દાદરો ઉતરે પછી ભૂલાઈ જવાય છે મારી આજે માયા આવે માયા ને કેવી રીતે કરવું માયા ને હું કાર્યાલું તમારે કાર્યું તો ઈ છે ને તો આજે પહેલે છે ને પાંચ પૈસા ઘી છે પાંચ પૈસા છે તમારી પાસે છોકરા પાસે લેવાનું નહીં તમારી પાસે માયા અમે કાઢીએ લે કાયમ નહીં કાઢીએ છીએ પછી આવે નહીં માળા એટલે કોઈ વસ્તુ નથી એ અજ્ઞાન સાથે વસ્તુ તમને ભલે સાચી લાગતી લોકોને ભલે સાચી લાગતી હોય પણ ખરેખર એ વાત સાચી નથી નામ ઓળખવા માટે તો જોઈએ ને હા એટલા માટે એ જો ખબર પડ્યું કે નામ છે પણ તમે પણ જી ઓમ પદ્મા આપણે તમે સૈન્ય રીતે વર્તો છો કે સુરતી રીતે વર્તો છો પ્રેરણા આપે છે એવું જ આપણે બહાર કરવાનું છે એવું નથી આપણી તમે કોણ છે જાણો ને શક્તિ બધી બદલાઈ જાય છે તમે કોણ છો એનું રિયલાઈઝ થાય. તમે જે અત્યારે સુરેશભાઈ છો એ રિયલાઈઝ કરેલું નથી વસ્તુ. તમે જીવ છો કહો છો તે રિયલાઈઝ કરેલું નથી. તમે ચેતન છો કહો છો તે રિયલાઈઝ કરેલું. રિયલાઈઝ થયા પછી તે રૂપ જ રહી શકાય. તો પછી લાઈફ ઇઝ એન એડજસ્ટમેન્ટ એ પછી એની જોડે બની નથી શકતું. લાઈફ એડજસ્ટમેન્ટ જે છે એ પછી એની સાથે સાથે બની ના શકે એમ. એટલે હું નથી માનતો. હું એક ત્રણ વાર સંસારમાં રહેતો નથી. આ વાણી છે તે ટેપ રેકોર્ડ બોલી રહી છે. આ વાણી જે બોલી રહી છે તે પ્રકાર હું બોલતો નથી. હું એક સ્થળ વાર સંસારમાં રહેતો નથી, છતાં સંસારમાં છું એ પ્રત્યક્ષ છે. શું કહ્યું? આજે દરેક જીવ સંસારમાં જીવી રહ્યો છે એને તો રહેવાનું છે જ અંદર. આજે અંદર પરોક્ષ અપરોક્ષ રીતે જે કઈ આ સંસારી માયા છે એમાં બધા જીવોને રહેવાનું છે. અને જે રીતે જે ચૈતન્ય જેનામાં છે તે પ્રમાણે રહેવાનું. જેને ચૈતન્યનો જેને અનુભવ થાય એને તો મુક્ત જ મળી જાય છે. આ સંસારમાં બધા જીવો છે એની અંદર ચૈતન્ય છે તો બધાના સંસારમાં રહેવાનું છે. અને જેને ચૈતન્યનો અનુભવ થઈ જાય એને તો પછી મોક્ષ જ છે. તો પછી એને અહીંયા રહેવાનું છે જ નહીં. ચૈતન્યનો અનુભવ થયા પછી ચાર્જ થતું બંધ થઈ જાય છે. ડિસ્ચાર્જ એટલું રહે છે. વર્તો જે કાર્ય કરો છો તેને કર્મ નું બંધન થાય છે. આપણે ક્યાં કરીએ છીએ કાર્ય તો અંદર થી જે પ્રમાણે પ્રેરણા થાય છે પ્રમાણે જ આપણે કરવાનું રહે છે. આપણે ક્યાં કાર્ય કરીએ છીએ? કાર્ય તો અંદર થી જે પ્રેરણા થાય છે એ પ્રમાણે જ કરવાનું છે. અંદર થી પ્રેરણા થાય છે. પ્રેરણા તો ઘણા ફેરા તમને ખરાબ પણ થાય સારી પણ થાય. ના, ખરાબ પણ વિચાર આવે એવી પ્રેરણા થાય છે. પણ તમે એ વિચારમાં વર્તતા નથી. પછી કોઈક વખત વર્તવું પણ પડે સંજોગો એવા હોય. આ લાઈફ ઇઝ એન એડજસ્ટમેન્ટ. ના, એમાં સારા સાર જોવાનો છે. અંદર જે પ્રેરણા છે ને એનો સારા સાર જોઈને કામ કરવાનું છે. નહીં તો આપણે ગુણદોષ તો જોઈએ. પણ ગુણદોષમાં કેટલીક વખત એવું હોય છે કે આપણે એવું કરવા જતા વધારે લોકોને દુઃખી કરતા હોય. તો હું એવું માનું છું કે લોકોને વધારે દુઃખી કરવા કરતા આપણે કંઈક ખોટું કરવું હોય તો વાંધો નહીં લેવાય. એટલે ખોટું કરવા જોઈએ ને દુઃખ નહીં. દુઃખ નહીં. હજાર માણસ નું સારું થતું હોય ને એકાદ કામ ખોટું જો કરવું પડતું હોય. આપણે એમ કહે છે કે જો હજાર માણસો નું સારું થતું હોય આપણે કઈક ખોટું કામ કરવાથી તો એડજસ્ટમેન્ટ લેવું. એવું ના નથી કેતો. એ ના નથી. પણ તમારે તમારું હિત તો જોવું જ જોઈએ ને. તમે નિરંતર તમારું અહિત કરી રહ્યા છો. ઉઘાડી વાંખે તમે ઊંઘો છો. જાગૃત આપણે કાયમ રહીએ. તમારી ધંધા ની જાગૃતિ છે. તમને શું ફાયદો? તમારું ફાયદો માનવ ધર્મ ની દ્રષ્ટિ આ વાત કરી રહ્યો. ધંધા ની વાત નથી પણ માનવ દ્રષ્ટિ એ વાત કરું. જ્યાં સુધી તમે સુરેશભાઈ છો એ માન્યતા રોંગ બિલીફ છે ત્યાં સુધી તમારું બધું એડજસ્ટમેન્ટ સરસ થાય જ નહીં. હું છું તો ભગવાન જ છું. હું ખુદ જ ભગવાન છું ને મારી અંદર જે ચૈતન્ય છે ભગવાન છે. અંદર થી આપણને જે પ્રેરણા મળે કાયમ ટ્રાન્સમીટર ની જેમ આપણને સંદેશાઓ મળ્યા જ કરતા હોય. પોતે ભગવાન જોઈએ. મેં અનુભવ નથી. ભગવાન છો એ તો હું એક્સેપ્ટ કરું છું, મને દેખાય છે, પણ તમને એ અનુભવ નથી. તમને તમને સુરેશભાઈ છું એ અનુભવ છે, અને આ માજીના દીકરા છે એ અનુભવ છે, તમને બીજો અનુભવ નથી. તમને ભગવાન છે એવો અનુભવ થયો નથી, અને અનુભવ વગરનું નકામું છે. અને સુરેશ છું એ અનુભવ છે તમને. આ બાઈ નો ધણી થયું, માજી નો દીકરો થયું, આનો ભાઈ થયું, આનો મામો થયું, આ બધા અનુભવ છે. સંસારિક બંધન માં તો રહેવું જ પડશે ને. બંધન રહેવું પડશે ને, એ તો ફરજિયાત જ છે. પણ તમે મરજિયાત, પણ મરજિયાત તમારું કઈ કરેલો ને, તમારું કઈ મરજિયાત કરેલો. નક્કી થાય તો કરી શકશો, નક્કી કરી લીધેલું છે. શું કોણ છો તમે? હું ચૈતન્ય. અરે ભગવાન છો તમે, પછી અનુભવ થયો ને તમને. ચૈતન્ય કોને કહેશો? ચૈતન્ય ના ગુણધર્મ હોય છે, અને જળ ના ગુણધર્મ હોય છે. આની અંદર સોનું ને તાંબુ બે ભેગા મિક્સર થઈ ગયા હોય તો એને જુદા પાડવા પડી શકે છે. કારણ કે ગુણધર્મ હોય છે, સોનાના ગુણધર્મ સ્વતંત્ર હોય છે, તાંબાના ગુણધર્મ સ્વતંત્ર હોય છે, તેના આધારે જુદા પાડી શકાય છે. એવી રીતે આમાં જળ અને ચૈતન્ય નું મિક્સર છે. શું થયું છે? મિક્સર અને કમ્પાઉન્ડ ની વાત. તમે કોઈ વખત ચેતન ભાવ માં વર્તેલા ખરા? તમે કોઈ વખત એવો આનંદ થઈ આવે? કોઈ વખત એવો આનંદ થઈ આવે? એટલે તમે પોતાના સ્વતંત્ર ભાવે નથી રહ્યા, પુરુષાર્થ નથી, પુરુષ રહ્યા નથી. ત્યાં સુધી પુરુષાર્થ કેમ થાય છે? મારી જિંદગીમાં 99% પુરુષાર્થ માં માનું છું ને 1% રિલેટિવ પુરુષાર્થ છે, જળ પુરુષાર્થ છે, મિકેનિકલી પુરુષાર્થ છે. એનું એડજસ્ટમેન્ટ બધું મિકેનિકલ છે, અને ચેતન ચેતનમાં મિકેનિકલ શબ્દ જ નથી. ચેતન એટલે પરમાત્મા, અને દેખાય છે મને. જતા સાહેબ તમને દેખાય નહીં પરમાત્મા? આ જતા સાહેબ દેખાય, તમને દેખાય છે? હું મારે અંદરથી અનુભવ કરી શકું. ક્યારે પણ અનુભવ કામાં મળી ચેતન નો આનંદ આયા પછી પાછો જાય જ નહીં, એનું નામ ચેતન નો આનંદ. એ સનાતન હોય, આવું આવું તમે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ હોય. ધબકારા મારે ત્યારે ચેતન લાયકો એમ કેમ કે ઘણી વખત આપણને થઈ આવે કે અમુક વસ્તુ આપણને પરમ આનંદ થાય, અમુક વસ્તુ આપણે કાર્ય કર્યું હોય અથવા કઈ જાણે અજાણે સારું કાર્ય થઈ જાય, કઈ સારો વિચાર આવી જાય. કોઈ વખતે જાણે અજાણે કોઈ સારું કાર્ય થઈ જાય તો અંદર થી પરમાનંદ ઉત્પન્ન થાય. સારું કામ કરો તારે આનંદ થાય, ખરાબ કામ કરો તમે ખરાબ દુઃખ થાય, વેદના થાય. પ્રકૃતિ છે આનંદ. તો તમે એક ઘણ વાર જોયો નથી, જો જોયો હોત ને તો મારી જાત નહીં, સનાતન છે. અને તમારી આ ઓફિસ ચલાવતા ચલાવતા નિરંતર સમાધિમાં રહેવાય એવું વિજ્ઞાન હોય. વિજ્ઞાન તો એવું હોવું જોઈએ કે ઘર ચલાવે, સ્ત્રીઓ સાથે રહે, બેસે, ઉઠે, સ્ત્રીઓ સાથે સિનેમા જોવા જાય, છતાંય પણ નિરંતર સમાધિ રહેતી, એવું વિજ્ઞાન હોય છે. વિજ્ઞાન તમે શીખ્યા જ નથી ને, એ વિજ્ઞાન કઈ ભણવા ગયા તમે? ભૌતિક